શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 51 જે અનુક્રમણિકા પ્રમાણે અને બાકી અધ્યાય 55 જે સંસ્કૃત પ્રમાણે આવે છે પૂર્વ ભાગમાં તે પ્રમાણે. તો અધ્યાય છે 30 સ્કંદ જ્યોતિષનો જાતક સ્કંદ. શ્રી સનંદજી શ્રી સનંદનજી કહે છે, નારદ, મેષ વગેરે રાશિઓ કાળ પુરુષના ક્રમાનુસાર મસ્તક, મુખ, બાહુ, હૃદય, ઉદર, કટી, વસ્તી એટલે કે પેઢું, લિંગ, ઉરુ, જાનું, જાંગ અને બંને ચરણો છે. મંગળ, શુક્ર, બુધ, ચંદ્રમા, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ તથા ગુરુ ક્રમાનુસાર મેષ વગેરે રાશિઓના અધીશ્વર સ્વામી છે. વિષય રાશિઓમાં પહેલાં સૂર્યની પછી ચંદ્રમાની હોરા વીતે છે તથા સમ રાશિઓમાં પહેલાં ચંદ્રમાની પછી સૂર્યની હોરા વીતે છે. આદિના શરૂઆતના 10 અંશ સુધી તે જ રાશિનો દ્રિષ્કાણ હોય છે અને એ રાશિના સ્વામીઓ જ એ દ્રિષ્કાણના સ્વામી હોય છે. 11-20 અંશ સુધી તે રાશિથી 5મી રાશિનો દ્રિષ્કાણ હોય છે અને એના સ્વામી જ તે દ્રિષ્કાણના સ્વામી હોય છે. એ જ રીતે અંતિમ 10 અંશ અર્થાત 21-30 અંશ સુધી એ રાશિથી 9મ રાશિનો દ્રિષ્કાણ હોય છે અને તેના જ સ્વામીઓ દ્રિષ્કાણના સ્વામી કહેવાયા છે. વિષમ રાશિઓમાં પહેલાં 5 અંશ સુધી મંગળ, પછી 5 અંશ સુધી શનિ, પછી 8 અંશ સુધી બૃહસ્પતિ, પછી 7 અંશ સુધી બુધ અને અંતિમ 5 અંશ સુધી શુક્ર ત્રિંશાશેષ કહેવામાં આવ્યા છે. સમ રાશિઓમાં એનાથી વિપરીત ક્રમાનુસાર પહેલાં 5 અંશ સુધી શુક્ર, પછી 7 અંશ સુધી બુધ, પછી 8 અંશ સુધી બૃહસ્પતિ, પછી 5 અંશ સુધી શનિ અને અંતિમ 5 અંશ સુધી મંગળ ત્રિંશાશેષ જણાવવામાં આવ્યા છે. મેષ વગેરે રાશિઓના 9મા અંશ મેષ, મકર, તુલા અને કર્કથી શરૂ થાય છે. જેમ કે મેષ સિંહ ધનુના મેષથી, વૃષકન્યા મકરના મકરથી, મિથુન તુલા અને કુંભના તુલાથી તથા કર્ક વૃશ્ચિક અને મીનના 9મા અંશ કર્કથી ચાલે છે. 2 તૃતીયાંશ અંશના દ્વાદશાંશ હોય છે જે પોતાની રાશિથી, એટલે કે 2.5 અંશના દ્વાદશાંશ હોય છે જે પોતાની રાશિથી શરૂ થઈને અંતિમ રાશિ પર પૂરા થાય છે ને તે રાશિઓના સ્વામી જ તે દ્વાદશાંશોના સ્વામી કહેવામાં આવ્યા છે. એ રીતે આ રાશિ હોરા વગેરે ષડવર્ગ કહેવાય છે. ગૃહ એટલે કે રાશિ, હોરા, દ્રિષ્કાણ, 9મા અંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશ એ ષડવર્ગ કહેવાયા છે. જે રાશિઓના જે સ્વામી છે એ જ રાશિઓ એ ગ્રહોના ઘર છે. એક રાશિમાં 30 અંશ હોય છે, એમાંથી 15 અંશની એક હોરા હોય છે. એક રાશિમાં 2 હોરાઓ હોય છે, 10 અંશનો દ્રિષ્કાણ હોય છે. તેથી એક રાશિમાં 3 દ્રિષ્કાણ વ્યતીત થાય છે. 3 1/3 અંશનો એટલે 3 અને 1/3 અંશનો એક 9મા અંશ થાય છે. રાશિમાં 9 9મા અંશ હોય છે, 2 1/3 અંશનો એક દ્વાદશાંશ હોય છે. રાશિમાં 12 દ્વાદશાંશ હોય છે, 1 1 અંશનો ત્રિંશાંશ હોય છે. તેથી જ એનું આ નામ છે ષડવર્ગ. વૃષમેષ, ધનુ, કર્ક, મિથુન અને મકર એ રાત્રિ સંગનક છે, અર્થાત રાત્રે બલિ બળવાન માનવામાં આવ્યા છે. એ પુષ્ઠભાગેથી ઉદય લેવાને કારણે પુષ્ટોદય કહેવાય છે, પરંતુ મિથુન પુષ્ટોદય નથી. શેષ રાશિઓની દિન સંજ્ઞા છે, તેઓ દિવસે બલિ અને શીર્ષોદય માનવામાં આવ્યા છે. મીન રાશિને ઉભયોદય કહેવામાં આવી છે. મેષ વગેરે રાશિઓ ક્રમાનુસાર ક્રૂર અને સૌમ્ય, અર્થાત મેષ વગેરે વિષમ રાશિઓ ક્રૂર અને વૃષ વગેરે સમ રાશિઓ સૌમ્ય છે. મેષ વગેરે રાશિઓ ક્રમાનુસાર પુરુષ, સ્ત્રી અને નપુંસક હોય છે. નવીન મત અનુસાર 2 વિભાગ છે. મેષ વગેરે વિષમ રાશિઓ પુરુષ અને વૃષ વગેરે સમ રાશિઓ સ્ત્રી છે. એ જ રીતે મેષ વગેરે રાશિઓ ક્રમશઃ ચર, સ્થિર અને દ્વિસ્વભાવમાં વિભાજિત છે, અર્થાત મેષ ચર, વૃષ સ્થિર અને મિથુન દ્વિસ્વભાવ છે. કર્ક ચર, સિંહ સ્થિર અને કન્યા દ્વિસ્વભાવ છે. આ જ ક્રમ અનુસાર શેષ રાશિઓને પણ સમજવી. મેષ વગેરે રાશિઓ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિત છે, જેમ કે મેષ, સિંહ, ધનુ. પૂર્વમાં વૃષકન્યા, જેમ કે મેષ, સિંહ, ધનુ પૂર્વમાં, વૃષકન્યા મકર દક્ષિણમાં, મિથુન તુલા કુંભ પશ્ચિમમાં અને કર્ક ઋષિક મીન ઉત્તરમાં સ્થિત છે. હવે રાશિ સ્વામીના જ્ઞાન માટેનો એક ચક્ર અહીંયા કોઠો આપેલો છે, તેને આપણે પહેલાં ઉપર રાશિ અને નીચેના સ્વામી છે, પહેલાં રાશિ અનુક્રમે વાંચી લઈએ પછી એના સ્વામી વાંચીએ. તો કે રાશિ મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃષિક, ધનુ, મકર, કુંભ, મીન. હવે એના સ્વામી અનુક્રમે મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. રાશ્યાર્ધ હોરાના જ્ઞાન માટેનું ચક્ર કે હોરા અંશ રાશિ પ્રમાણે 12, એના પછી 1 થી 15 સુધી અને 18 થી 30 સુધીના. તો રાશિ પુનઃ એનો ક્રમ એ જ છે કે મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃષિક, ધનુ, મકર, કુંભ, મીન. હવે 1 થી 15 સુધી એની રાશ્યાર્ધ હોરા માટેનું જ્ઞાન. તો અનુક્રમે રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર અને 18 થી 30 માટેનું ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ, ચંદ્ર, રવિ. રાશિ તૃતીયાંશ દ્રષ્ટકાળના જ્ઞાન માટેનું ચક્ર તો એમાં પણ 1 થી 10 એટલે કે રાશિઓ તો એ પ્રમાણે જ રહેશે. તેમાં જે 1 થી 10 રાશિ ઋતુતાંશમાં અને 12 રાશિઓ પ્રમાણે કઈ રીતે હોય છે. તો પહેલો મેષ રાશિમાં મંગળ, પછી શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. રાશિ સ્વામી જેને જેને કહેવાય. પછી 11 થી 20 હોરામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર. પછી એવી જ રીતે આગળ ગુરુ, શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ. રાશિ સ્વામી તેમાં 21 થી 30 સુધી. હવે રાશિઓમાં નવમાંસનું જ્ઞાન માટેનું ચક્ર. તો હવે નવમાંસ આજે હતું રાશિ તૃતીયાંશ, જે આપણે આગળ જોયું એની પહેલાંનું હતું હોરા એટલે કે દ્વિતીયાંશ, અને તૃતીયાંશમાં આપણે 3 જોઈ, 1 થી 10 સુધી, 11 થી 20 સુધી અને 21 થી 30 સુધી. હવે રાશિ નવમાંસ જ્ઞાન માટેનું, તેમાં અંશ કલા એ કેવી છે તો કે 3-20. જ્યારે એની કલા, રાશિની કલા 3-20 હોય ત્યારે કયો ગ્રહ અથવા તો કઈ રીતનું હોય એનું આપણે સ્વામીનું જોઈશું. તો એમાં કલા, અંશ કલાને આપણે પહેલાં જોઈએ કે ભાઈ મેષ રાશિનો જે ક્રમ છે એ જ રહેશે. મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃષિક, ધનુ, મકર, કુંભ, મીન અને એના અંશકલા એટલે કે 3-20 અંશકલા હોય ત્યારે ક્યા ગ્રહ તેમાં હશે તો કે મંગળ, શનિ, શુક્ર, ચંદ્ર, મંગળ, શનિ, શુક્ર, ચંદ્ર, ચંદ્ર, મંગળ, શનિ, શુક્ર, ચંદ્ર. એના એના ક્રમ આ પ્રમાણે આવશે કે ભાઈ આમાં ઊભા ક્રમ ગણવાના છે. તો કઈ રીતે કે પહેલો અત્યારે મેષ રાશિમાં મંગળ છે 3-20 કલામાં, 6-40 કલામાં બીજો આવશે, પછી 10-0, 13-20, 16-40, 20-0, 23-20, 26-40, 30-0 સુધી. તો આને આપણે હવે ઊભા જોઈએ કે રાશિઓમાં નવમાંસનું જ્ઞાન. તો ખાલી મેષ રાશિમાં પ્રથમથી ક્યાં સુધી ગ્રહો જશે તો એનું એક ગ્રહોની જે નિશ્ચિત સ્થિતિ છે તો તે એ જ રહેશે કે મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ. તો આખો મેષ રાશિનો કોઠો પૂરો થયો. એવી જ રીતે વૃષ કે જેમાં 10મું સ્થાન ગણાશે 3-20 કલામાં, જે ઊભા 9 થઈ ગયા, નવમાંસમાં 9 આ રીતે આવી ગયા, મેષ રાશિમાં 9 ભાગ પડા. પછી વૃષમાં 9 ભાગ પડશે, એમાં 10, 11, 12, 1 થી 6 સુધી પાછા થશે, એટલે કે શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, રવિ, બુધ. આ વૃષ રાશિના પડા. મિથુનમાં આખો કોઠો એટલે કે મિથુન એકની જ વાત કરીએ આપણે તો શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ. કર્કમાં ચંદ્ર, રવિ, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. સિંહ રાશિમાં મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ. કન્યા રાશિ શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, રવિ, બુધ. તુલામાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, રવિ, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. ધનુરાશિમાં મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ. મકર રાશિમાં શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, રવિ, બુધ. કુંભ રાશિમાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ. મીન રાશિમાં ચંદ્ર, રવિ, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. તો આ બધાના નવમાંશ વાત થઈ અને તેમાં અંશ કલા પ્રમાણે થયો. રાશિમાં દ્વાદશાંશ માટેનું ચક્ર હવે જે રીતે આપણે નવમાંશ હતા એ જ રીતે અંશ કલાને આપણે 12 દ્વાદશ અંશમાં કરી તો 2:30 જેની અંશકલા થઈ એવી 5:00, 7:30, 10:00, 12:30, 15:00, એટલે કે 15:00, 17:30, 20:00, 22:30, 25:00, 27:30 અને 30:00 આ રીતેની કલાનો ભાગ પડે છે. અને 12 તો મેષથી આપણે ચાલુ કરીશું અને પહેલાં મેષ રાશિમાં જેટલા આવે છે લઈ લેજે કે મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ વૃષમાં હવે શુક્રથી ચાલે શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ. આગલા દિવસે કયો વાર આવતો એના ઉપરથી નક્કી થશે કે આગલા વાર એટલે કે આગલો ગ્રહ કહેતો. મિથુનમાં બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર. કર્કમાં ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ. સિંહ રાશિમાં રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર બુધ ચંદ્ર. કન્યામાં 1-12 સુધીનો ક્રમ એટલે કે બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ. તુલામાં શુક્ર મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ. વૃશ્ચિકમાં મંગળ ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર. ધનુમાં ગુરુ શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ. મકરમાં શનિ શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ. કુંભમાં શનિ ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ. મીનમાં રાશિમાં ગુરુ મંગળ શુક્ર બુધ ચંદ્ર રવિ બુધ શુક્ર મંગળ ગુરુ શનિ શનિ. આ થઈ ગયા રાશિમાં દ્વાદશાંશ માટેનું ચક્ર પૂરું થઈ ગયું. વિષમ રાશિઓમાં ત્રિશાંશ અને સમ રાશિઓમાં ત્રિશાંશ તો કે અંશ 5, 5, 8, 7, 5 એને સ્વામી મંગળ શનિ ગુરુ બુધ શુક્ર. સમ રાશિઓમાં સમ રાશિઓ અને વિષમ રાશિઓ આપણે આગળ જોઈ લે એ પ્રમાણે 5, 7, 8, 5, 5 એમાં સમ રાશિઓમાં શુક્ર બુધ ગુરુ શનિ મંગળ એના થઈ ગયા. હવે આપણે આગળ પાછું જોઈએ. આ બધી પોતપોતાની દિશામાં રહે છે. સૂર્યનો ઉચ્ચ મેષ, ચંદ્રમાનો વૃષ, મંગળનો મકર, બુધનો કન્યા, ગુરુનો કર્ક, શુક્રનો મીન તથા શનિનો ઉચ્ચ તુલા છે. સૂર્યનો મેષમાં 10 અંશ, ચંદ્રમાનો વૃષમાં 3 અંશ, મંગળનો મકરમાં 28 અંશ, બુધનો કન્યામાં 15 અંશ, ગુરુનો કર્કમાં 5 અંશ, શુક્રનો મીનમાં 27 અંશ તથા શનિનો તુલામાં 20 અંશ ઉચ્ચાંશ એટલે પરમોચ્ચ છે. સૂર્ય આદિ ગ્રહોની જે ઉચ્ચ રાશિઓ કહેવામાં આવી છે એમનાથી 7મી રાશિએ ગ્રહોનું નીચ સ્થાન છે. ચરમાં પૂર્વ નવમાંશ વર્ગોત્તમ છે, સ્થિરમાં મધ્ય 5મો નવમાંશ અને દ્વિસ્વભાવમાં અંતિમ એટલે 9મો નવમાંશ વર્ગોત્તમ છે. તનુ એટલે લગ્ન વગેરે 12 ભાવ છે. સૂર્યનો સિંહ, ચંદ્રમાનો વૃષ, મંગળનો મેષ, બુધનો કન્યા, ગુરુનો ધન, શુક્રનો તુલા અને શનિનો કુંભ એ મૂળ ત્રિકોણ કહેવામાં આવ્યો છે. ચતુર્થ અને અષ્ટમ ભાવનું નામ ચતુરસ્ત્ર છે. નવમ અને પંચમનું નામ ત્રિકોણ છે. દ્વાદશ, અષ્ટમ અને ષષ્ઠનું નામ ત્રિક છે. લગ્ન ચતુર્થ, સપ્તમ અને દશમનું નામ કેન્દ્ર છે. દ્વિપદ, જળચર, કીટ અને પશુ એ રાશિઓમાં ક્રમાનુસાર કેન્દ્રમાં બલિ હોય છે. અર્થાત દ્વિપદ લગ્નમાં જળચર ચતુર્થમાં, કીટ સપ્તમમાં અને પશુ દશમમાં બળવાન માનવામાં આવ્યા છે. કેન્દ્ર પછીના સ્થાનો 2, 5, 8, 11 પણફર કહેવાયા છે અને એ પછીના 3, 6, 9, 12 એ આપો ક્લિમ કહેવાય છે. મેષનું સ્વરૂપ રક્તવર્ણ, વૃષનું શ્વેત, મિથુનનો શુક્ર જેવો હરિત, કર્કનો પાટલ એટલે ગુલાબી, સિંહનો ધૂમ્ર, કન્યાનો પાંડુ એટલે કે ગોર, તુલાનો કાબરચિત્રો, વૃચિકનો કૃષ્ણવર્ણ, ધનુનો પિત્ત, મકરનો પિંગ, કુંભનો પ્રભુ એટલે નોળિયા જેવો અને મીનનો સ્વચ્છ વર્ણ છે. આ રીતે મેષથી લઈને બધી રાશિઓની કાંતિનું વર્ણન કરવામાં આવ્યું છે. બધી રાશિઓ સ્વામીની દિશા તરફ નમેલી રહે છે. સૂર્યાશ્રિત રાશિથી બીજાનું નામ વેશી છે. ગ્રહોના શીલ ગુણ વગેરેનું નિરૂપણ. સૂર્યદેવ કાળપુરુષના આત્મા, ચંદ્રમાં મન, મંગળ પરાક્રમ, બુધવાણી, ગુરુ જ્ઞાન તથા સુખ, શુક્ર કામ, ગુરુજ્ઞાન તથા શુક્ર સુખ છે. શુક્ર કામ અને શનેશ્વર દુઃખ છે. સૂર્યચંદ્રમાં રાજા, મંગળ સેનાપતિ, બુધ રાજકુમાર, બૃહસ્પતિ તથા શુક્ર મંત્રી અને શનેશ્વર સેવક કે દૂત છે એવો જ્યોતિષશાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાનોનો મત છે. સૂર્ય આદિ ગ્રહોના વર્ણ આ પ્રમાણે છે: સૂર્યનો તાંબ્ર, ચંદ્રમાનો શુક્લ, મંગળનો રક્ત, બુધનો હરિત, બૃહસ્પતિનો પિત્ત, શુક્રનો ચિત્ર એટલે કાબર ચિત્રો તથા શનેશ્વરનો કાળો છે. અગ્નિ, જળ, કાર્તિકેય, હરિ, ઇન્દ્ર, ઇન્દ્રાણી અને બ્રહ્મા એ સૂર્ય આદિ ગ્રહોના સ્વામી છે. સૂર્ય, શુક્ર, મંગળ, રાહુ, શનિ, ચંદ્રમા, બુધ તથા બૃહસ્પતિ એ ક્રમાનુસાર પૂર્વ અગ્નિકોણ, દક્ષિણ નૈઋત્યકોણ, પશ્ચિમ વાયુકોણ, ઉત્તર તથા ઈશાનકોણના સ્વામી છે. શિણ ચંદ્રમા, સૂર્ય, મંગળ અને શનિ એ પાપ ગ્રહો છે. એમની સાથે જોડાતા બુધ પણ પાપગ્રહ થઈ જાય છે. બુધ અને શનિ નપુંસક ગ્રહો છે. શુક્ર અને ચંદ્રમા સ્ત્રી ગ્રહો છે. શેષ બધા એટલે કે રવિ, મંગળ, ગુરુ ગ્રહો પુરુષ છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર તથા શનિ એ ક્રમાનુસાર અગ્નિ, ભૂમિ, આકાશ, જળ તથા વાયુ આ તત્વોના સ્વામી છે. શુક્ર અને ગુરુ બ્રાહ્મણ વર્ણના સ્વામી છે. ભૌમ તથા રવિ ક્ષત્રિય વર્ણના સ્વામી છે. ચંદ્રમા વૈશ્ય વર્ણના તથા બુધ શુદ્ર વર્ણના અધિપતિ છે. શનિ અત્યંજોના તથા રાહુ મલેચ્છોના સ્વામી છે. ચંદ્રમા સૂર્ય અને બૃહસ્પતિ સત્વગુણના, બુધ અને શુક્ર રજોગુણના તથા મંગળ અને શનેશ્વર તમોગુણના સ્વામી છે. સૂર્યદેવતાઓના ચંદ્રમા જળના, મંગળ અગ્નિના, બુધ ક્રીડાવિહારના, બૃહસ્પતિ ભૂમિના, શુક્ર કોષના, શનેશ્વર શયનના તથા રાહુ ઉષરના સ્વામી છે. સ્થળ એટલે જાડા સૂત્રથી બનેલું નવું, અગ્નિથી બળેલું, જળથી ભીનું થયેલું, મધ્યમ ન નવું કે ન જૂનું, સુદૃઢ, મજબૂત તથા ફાટેલું આ જાતનું ક્રમાનુસાર સૂર્ય આદિ ગ્રહોનું વસ્ત્ર છે. અહીં આપણે વસ્ત્ર પહેલાં એક જે મેષ આદિ રાશિઓના રૂપ ગુણ વગેરેનું બોધક ચક્ર પણ એક આપવામાં આવેલું છે, તે હમણાં આપણે આ પૂરું થાય એટલે પછી જોઈએ. એ ક્રમાનુસાર સૂર્ય વગેરે ગ્રહોના ધાતુ છે. આ જાત ક્રમાનુસાર સૂર્ય આદિ ગ્રહોનું વસ્ત્ર છે. જેમ કે નૂનું તાંબ્ર, તાંબુ, મણિ, સુવર્ણ, કાંસુ, ચાંદી, મોતી અને લોઢું એક ક્રમ અનુસાર સૂર્ય વગેરે ગ્રહોના ધાતુ છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત એ ક્રમ અનુસાર શનિ, શુક્ર, મંગળ, ચંદ્ર, બુધ તથા ગુરુની ઋતુઓ છે. લગ્નમાં જે ગ્રહોનો દ્રષ્કાણ હોય એ ગ્રહની ઋતુ સમજવામાં આવે છે. હવે આપણે એ સમજીએ પહેલાં મેષ આદિ રાશિઓના રૂપ ગુણ વગેરેનું બોધક ચક્ર. જેમ કે રાશિઓ મેષ, તો 12 રાશિ આપણે મેષથી લઈને મીન સુધી પાછી આપણે પુનઃ યાદ કરી લઈએ. મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન. હવે એમાં અંગમાં સ્થાન, તો મેષમાં મસ્તક હોય, મસ્તક ઉપર. વૃષ, હવે અનુક્રમે મુખ, ભુજ, હૃદય, પેટ, કમર, પેડું, લિંગ, ઉરુ, જાનુ, જંગા, પગ, અધિપતિનો કોણ હોય ગ્રહનો, તો ક્રમ અનુસાર મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ. બળનો સમય, તો મેષમાંથી ચાલુ કરી લે, રાત્રિ, રાત્રિ, રાત્રિ, રાત્રિ. સિંહથી દિવસ, દિવસ, દિવસ, દિવસ. ધનુથી પાછું રાત્રિ, મકરથી રાત્રિ, કુંભમાં દિવસ, મીનમાં પણ દિવસ. ઉદય, પૃષ્ઠોદય, પૃષ્ઠોદય, શીર્ષોદય, પૃષ્ઠોદય, શીર્ષોદય, શીર્ષોદય, શીર્ષોદય, શીર્ષોદય, પૃષ્ઠોદય, પૃષ્ઠોદય, શીર્ષોદય, ઉભયોદય. શીલ, ક્રૂર, સૌમ્ય, ક્રૂર, સૌમ્ય, ક્રૂર, સૌમ્ય, ક્રૂર, સૌમ્ય, ક્રૂર, સૌમ્ય, ક્રૂર, સૌમ્ય. પુલ્લિંગ અથવા તો સ્ત્રીતત્વ, પુરુષ, સ્ત્રી, પુરુષ, સ્ત્રી, પુરુષ, સ્ત્રી, પુરુષ, સ્ત્રી, પુરુષ, સ્ત્રી, પુરુષ, સ્ત્રી. સ્વભાવ, ચર, સ્થિર, દ્વિસ્વભાવ, ચર, સ્થિર, દ્વિસ્વભાવ, ચર, સ્થિર, દ્વિસ્વભાવ, ચર, સ્થિર, દ્વિસ્વભાવ. દિશા, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર. દ્વિપદાદિ, ચતુષ્પદ, ચતુષ્પદ, દ્વિપદ, જલકીટ, ચતુષ્પદ, દ્વિપદ, દ્વિપદ, કીટ. 15 અને 15માં દ્વિચતુષ્પદ અને ચર ચતુષ્પદ, પછી 15 15માં ચતુષ્પદ અને પાણી, દ્વિપદ અને જલચર. વર્ણ, રક્ત, શ્વેત, હરિત, ગુલાબી, ધૂમ્ર, ગોર, ચિત્ર, કૃષ્ણ, પિત્ત, પિંગ, ભૂરા અને સ્વચ્છ. જાતિ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ. હવે સૂર્યના દ્રષ્ટકાળથી ગ્રીષ્મ ઋતુ સમજવામાં, સૂર્યના દ્રષ્ટકાળથી ગ્રીષ્મ ઋતુ સમવામાં આવે છે. સૂર્ય વગેરે ગ્રહોની જાતિ, શીલ વગેરે નિમ્નાંકિત ચક્રમાં જુઓ. નીચેના અલગ અલગ ગ્રહોની જાતિને આપણે જો પેલા ગ્રહ આપણે જોઈ લઈએ, તો કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ બધા ગ્રહો છે. એની જાતિ પ્રમાણે લેતો કે જાતિ ક્રમ અનુસાર જ છે, સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. એટલે સૂર્ય એટલે આપણે રવિ કહી શકીએ, સોમ એટલે એને ચંદ્ર, એટલે એટલે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ સાત વારની આપણે જે જાતિ કહી હોય તો કે ક્ષત્રિય વૈશ્ય ક્ષત્રિય શુદ્ર બ્રાહ્મણ બ્રાહ્મણ અંત્યજ શીલ તો કે તીક્ષ્ણ મૃદુ ક્રૂર મિશ્ર સૌમ્ય સૌમ્ય ક્રૂર પુલ્લિંગ સ્ત્રીલિંગ અથવા નપુંસકલિંગમાં તો કે અનુક્રમે પુરુષ સ્ત્રી પુરુષ નપુંસક પુરુષ સ્ત્રી નપુંસક સાત વારની. દિશા પૂર્વ વાયવ્ય દક્ષિણ ઉત્તર ઈશાન્ય અગ્નિ પશ્ચિમ. ગૃહ સિંહ કર્ક મેષ ઋષિક મિથુન કન્યા ધનુ મીન વૃષતુલા મકરકુંભ. ગુણ સત્વ સત્વતમ રજ સત્વ રજ તમ. સ્થાન દેવાલય જલાશય અગ્નિશાળા ક્રીડાસ્થાન ભૂમિ ભંડારસ્થાન શયનસ્થાન. આત્માદિ આત્મા મન બલ વાણી જ્ઞાન સુખ કંદર્પ દુઃખ. દેવતા અગ્નિ જલ કાર્તિકેય વિષ્ણુ ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા. દ્રવ્ય તામ્ર મણિ સુવર્ણ કાંસા ચાંદી મોતી લોહા. ધાતુ અસ્થિ શોણિત મજ્જા ત્વચા વસા વીર્ય સ્નાયુ. અધિકાર રાજા રાજા સેનાપતિ યુવરાજ પ્રધાનમંત્રી મંત્રી અને ભૃત્ય. ગ્રહોની દ્રષ્ટિ નારદ પેલા હા નારદ. બધા ગ્રહો પોતપોતાના આસન સ્થાનમાં 3-10 સ્થાનને એક ચરણથી 5-9 સ્થાનને બે ચરણથી 4-8 સ્થાનને 3 ચરણથી અને સપ્તમ સ્થાનને 4 ચરણથી જુએ છે. પરંતુ 3-10 સ્થાનને શનિ 5-9ને ગુરુ તથા 4-8ને મંગળ પૂર્ણ દ્રષ્ટિથી જ જુએ છે. અન્ય ગ્રહો માત્ર સપ્તમ સ્થાનને જ પૂર્ણ દ્રષ્ટિથી એટલે કે ચારે ચરણોથી જુએ છે. ગ્રહોના કાલમાન આયન એટલે 6 માસ, મુહૂર્ત એટલે 2 ઘડી, અહોરાત્ર ઋતુ એટલે 2 માસ, માસ પક્ષ તથા વર્ષ એ ક્રમે સૂર્ય આદિ ગ્રહોના કાલમાન છે. તથા કટુ એટલે કે મરચું વગેરે લવણ તિક્ત એટલે કે લીમડો વગેરે મિશ્ર એટલે બધા રસોનો મેળ મધુર આમ્લ એટલે કે ખાટો અને કસાય એટલે કસાણો એ ક્રમાનુસાર સૂર્ય વગેરે ગ્રહોના રસ છે. ગ્રહોની સ્વાભાવિક બહુસંમત મૈત્રી એટલે ગ્રહોના જે પોતપોતાના મૂળ ત્રિકોણ સ્થાન કહેવાયા છે એ મૂળ ત્રિકોણ સ્થાનથી 2, 12, 5, 9, 8, 4 એ સ્થાનોમાં એ સ્થાનોના તથા પોતાના ઉચ્ચ સ્થાનોના સ્વામી ગ્રહો મિત્ર થાય છે અને એ એમનાથી ભિન્ન એટલે કે મૂળ ત્રિકોણ 1, 3, 6, 7, 10, 11 સ્થાનોના સ્વામી શત્રુ થાય છે. મતાંતરમાં ગ્રહ મૈત્રી એટલે સૂર્યનો બૃહસ્પતિ ચંદ્રના ગુરુબુધ મંગળના શુક્રબુધ બુધના રવિ સિવાયના બાકીના બધા ગ્રહો ગુરુના મંગળ સિવાયના બધા ગ્રહો શુક્રના રવિચંદ્ર રવિ સિવાયના બીજા બધા ગ્રહો અને શનિના મંગળચંદ્ર રવિ સિવાયના બાકી બધા ગ્રહો મિત્ર હોય છે. આ મત અન્ય વિદ્વાનો દ્વારા સ્વીકારાયેલો છે. ગ્રહોની તાત્કાલિક મૈત્રી તે સમયે જે બે ગ્રહો 2-12 એટલે કે 2-12-3 2-12-3, 11-4, 10 એ સ્થાનમાં હોય તેઓ પણ પરસ્પર તાત્કાલિક મિત્ર બને છે. અહીંયા 2 એટલે કે ટોટલ 4 જ વસ્તુ બતાવવાની છે. 2, 12, 3, 11, 4 અને 10 એટલે ટોટલ 4 એ સ્થાનમાં હોય તેઓ પરસ્પર તાત્કાલિક મિત્ર બને છે. એમનાથી ભિન્ન સ્થાનમાં સ્થિત ગ્રહો તાત્કાલિક શત્રુ બને છે. આ પ્રમાણે સ્વાભાવિક મૈત્રીમાં મૂળ ત્રિકોણથી જે સ્થાનોના સ્વામીને મિત્ર કહ્યા છે તેમનામાં 2 સ્થાનોના સ્વામીને મિત્ર, 1 સ્થાનના સ્વામીને સમ અને અનુક્ત સ્થાનના સ્વામીને શત્રુ સમજવા, ત્યાર પછી તાત્કાલિક મિત્ર અને શત્રુનો વિચાર કરીને બંનેના અનુસાર અધિમિત્ર મિત્ર સમ શત્રુ અને અધિશત્રુનો નિશ્ચય કરવો જોઈએ. જેમ કે બંને પ્રકારોથી જે ગ્રહ મિત્ર હોય તે અધિમિત્ર, જે મિત્ર અને સમ હોય એ મિત્ર, જે મિત્ર અને શત્રુ હોય તે સમ, જે શત્રુ અને સમ હોય તે શત્રુ તથા જે બંને પ્રકારે શત્રુ હોય તે અધિશત્રુ હોય છે. આ રીતે ગ્રહ મૈત્રી 5 પ્રકારની માનવામાં આવી છે. ગ્રહોની નૈસર્ગિક મૈત્રીનું બોધક ચક્ર એટલે કે નીચે છે. ગ્રહ મિત્ર સમ અને શત્રુ. ગ્રહ કયા છે તો કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એટલે 7 વાર આપણે સોમ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. હવે એમાં મિત્ર સૂર્યના કોણ કોણ છે અનુક્રમે તો કે ચંદ્ર મંગળ ગુરુ, ચંદ્રના બુધ અને સૂર્ય, મંગળના ચંદ્ર સૂર્ય ગુરુ, બુધના શુક્ર અને સૂર્ય, ગુરુના સૂર્ય મંગળ ચંદ્ર, શુક્રના બુધ અને શનિ, શનિના શુક્ર અને બુધ, સમ સૂર્યથી સમ, પાછળ સાત વારમાં સમ શું છે, રવિથી ચાલુ કરવાનું, સમ બુધ, ચંદ્રમાં મંગળ, ગુરુ, શુક્ર, શનિ, મંગળની અંદર શુક્ર, શનિ, બુધની અંદર મંગળ, ગુરુ, શનિ, ગુરુમાં શનિ, શુક્રમાં મંગળ ગુરુ અને શનિમાં ગુરુ. શત્રુ, સૂર્યનો શત્રુ થશે શુક્ર અને શનિ, ચંદ્રની અંદર કોઈ એનો શત્રુ નથી. મંગળમાં શત્રુ બુધ, બુધનો શત્રુ ચંદ્ર, ગુરુનો શત્રુ બુધ અને શુક્ર, શુક્રનો શત્રુ સૂર્ય અને ચંદ્ર, શનિનો શત્રુ સૂર્ય, ચંદ્ર અને મંગળ. હવે જે એક કોષ્ટક આપેલું છે, જે કુંડળીમાં જે કોષ્ટક આપેલું, એમાં એકના સ્થાન ઉપર શુક્ર છે, બેના મંગળ, ત્રણમાં કોઈ નહીં, ચારમાં ચંદ્ર, પાંચમાં કોઈ નહીં, છમાં શનિ, સાતમાં ગુરુ, આઠમાં કોઈ નહીં, નવમાં કોઈ નહીં, પાંચમા સ્થાનમાં કોઈ નથી, દસમા સ્થાનનો અહીંયા ઉલ્લેખ નથી, અગિયારમાં સૂર્ય અને બારમામાં બુધ. આ રીતનું કોષ્ટક છે. જેમ કે આ કુંડળીમાં સૂર્યથી દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્થાનમાં ક્રમનુસાર બુધ, શુક્ર અને મંગળ છે, તેથી આ ત્રણેય સૂર્યના મિત્ર થયા અને અન્ય ગ્રહો શત્રુ થયા. એ જ રીતે ચંદ્રમાંથી તૃતીય, ચતુર્થ, એકાદશ અને દસમ સ્થાનમાં શનિ, ગુરુ, શુક્ર અને મંગળ છે, તેથી એ ચારેય ચંદ્રમાના તાત્કાલિક મિત્ર થયા અને અન્ય ગ્રહો શત્રુ થયા. આ પ્રમાણેના બધા ગ્રહોની તાત્કાલિક મૈત્રી ચક્રમાં જુઓ. તાત્કાલિક મૈત્રીનું બોધક ચક્ર ગ્રહ ફરીને સાત ગ્રહમાં સૂર્ય, ચંદ્ર એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એમાં મિત્ર મંગળ, બુધ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર એ સૂર્યના, ચંદ્રના મિત્ર છે મંગળ, ગુરુ, શુક્ર, શનિ, મંગળના મિત્ર છે સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, બુધના છે મિત્ર સૂર્ય, ચંદ્ર, મંગળ, શુક્ર, ગુરુના ચંદ્ર અને શનિ, શુક્રના સૂર્ય, મંગળ, ચંદ્ર, બુધ, શનિના ચંદ્ર અને ગુરુ. શત્રુમાં અનુક્રમે આપણે પહેલા લઈએ છીએ ચંદ્ર, ગુરુ, શનિ, પછી સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ગુરુ, શનિ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, ગુરુ, શનિ અને અંતિમ સૂર્ય, મંગળ, બુધ, શુક્ર. તાત્કાલિક અને નૈસર્ગિક મૈત્રી ચક્ર લખીને એમાં પંચમા પંચદા મૈત્રી આ રીતે જોવામાં આવે છે. જેમ કે સૂર્યનો ચંદ્રમાં નૈસર્ગિક મિત્ર છે તથા તાત્કાલિક શત્રુ થયો છે, તેથી ચંદ્રમાં સૂર્યનો સમ થયો. મંગળ નૈસર્ગિક મિત્ર અને તાત્કાલિક મિત્ર છે, તેથી અધિમિત્ર થયો. બુધ નૈસર્ગિક સમ અને તાત્કાલિક મિત્ર છે, તેથી મિત્ર જ રહ્યો. ગુરુ નૈસર્ગિક મિત્ર અને તાત્કાલિક શત્રુ છે, તેથી સમ થયો. શુક્ર નૈસર્ગિક શત્રુ અને તાત્કાલિક મિત્ર છે, તેથી સમ થયો. શનિ નૈસર્ગિક શત્રુ અને તાત્કાલિક પણ શત્રુ છે, તેથી શનિ સૂર્યનો અધિશત્રુ થયો. એ જ રીતે આ બંને ચક્રોથી બધા ગ્રહોની પંચદા મૈત્રી જોઈને જ એમને પરસ્પર મિત્ર, શત્રુ કે સમ સમજવા જોઈએ. આગળ ગ્રહોના બળનું કથન. પોતપોતાના ઉચ્ચ મૂળ ત્રિકોણ ગુરુ અને નવમાંશમાં ગ્રહોના સ્થાન સંબંધી બળ હોય છે. બુધ અને ગુરુને પૂર્વ એટલે કે ઉદય લગ્નમાં, રવિ અને મંગળને દક્ષિણ દસમ ભાવમાં, શનિને પશ્ચિમ એટલે સપ્તમ ભાવમાં અને ચંદ્ર તથા શુક્રને ઉત્તર એટલે ચતુર્થ ભાવમાં દિક સંબંધી બળ પ્રાપ્ત થાય છે. રવિ અને ચંદ્રમાં ઉત્તરાયણ એટલે કે મકરથી છ રાશિમાં રહેતા તથા અન્ય ગ્રહો વક્ર અને સમાગમમાં ચંદ્રમાં સાથે રહેતા ચેષ્ટાબળથી યુક્ત સમજવામાં આવે છે, તથા જે બે ગ્રહો વચ્ચે યુતિ થાય છે તેમનામાં ઉત્તર દિશામાં રહેનારા પણ ચેષ્ટાબળથી સંપન્ન સમજવામાં આવે છે. ચંદ્રમાં મંગળ અને શનિ એ રાત્રે, બુધ દિવસે અને રાત્રે, તથા અન્ય ગ્રહો રવિ, ગુરુ અને શુક્ર દિવસે બળવાન થાય છે. કૃષ્ણ પક્ષમાં પાપ ગ્રહો અને શુક્લ પક્ષમાં શુભ ગ્રહો બળવાન થાય છે. આ પ્રમાણે વિદ્વાનોને ગ્રહોનું કાળ સંબંધી બળ માન્યું છે. શનિ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, ચંદ્રમા તથા રવિ એ ઉત્તરોત્તર બળવાન થાય છે. આ પ્રમાણે આ ગ્રહોનું નૈસર્ગિક સ્વાભાવિક બળ છે. વિયોની જન્મજ્ઞાન એટલે કે પ્રશ્ન આધાન કે જન્મ સમયે જો પાપગ્રહ નિર્બળ હોય, શુભ ગ્રહ બળવાન હોય, નપુંસક એટલે બુધ શનિ કેન્દ્રમાં હોય તથા લગ્ન પર શનિ કે બુધની દ્રષ્ટિ હોય તો તાત્કાલિક ચંદ્રમા જે રાશિના દ્વાદશાંશમાં હોય એ રાશિના સમાન વિયોની માનવેતર પ્રાણીનો જન્મ જાણવો જોઈએ. અર્થાત ચંદ્રમા જો વિયોની રાશિની દ્વાદશાંશમાં હોય તો વિયોની પ્રાણીઓનો જન્મ સમજવો જોઈએ, અથવા પાપગ્રહ પોતાના નવમાંસમાં અને શુભગ્રહ અન્ય ગ્રહોના નવમાંસમાં હોય, તથા નર્બળ વિયોની રાશિ લગ્નમાં હોય તો પણ વિદ્વાન પુરુષોએ વિયોની કે માનવેતર જીવન જન્મનું પ્રતિપાદન કરવું. વિયોની અંગોમાં રાશિસ્થાન: મસ્તક, એક મસ્તક, બે મુખ, ગળું, ગરદન, ત્રણ પગ, ખંભો, ચાર પીઠ, પાંચ હૃદય, છ બંને પડખા, સાત પેટ, આઠ ગુદામાર્ગ, નવ પાછળના પગ, દસ લિંગ, અગિયાર અંડકોશ, બાર નિતંબ તથા પૂંછડી, આ પ્રમાણે ચાર પગવાળા વગેરે પશુ પક્ષીના અંગોમાં મેષ વગેરે રાશિઓના સ્થાન છે. વિયોની વર્ણ જ્ઞાન: લગ્નમાં જે ગ્રહોના યોગ હોય એ ગ્રહના સમાન, અને જો કોઈનો યોગ ન હોય તો લગ્નના નવમાંસ એટલે કે રાશિ રાશિપતિના સમાન વિયોનીનો વર્ણ શ્યામ, ગોર વગેરે રંગ કહેવો જોઈએ. ઘણા ગ્રહોનો યોગ કે દ્રષ્ટિ હોય તો તેમનામાં જે બળવાન હોય અથવા જેટલા બળવાન હોય તેમના જેવો વર્ણ કહેવો જોઈએ. લગ્નના સપ્તમ ભાવમાં ગ્રહ હોય તો એ ગ્રહના સમાન તે ગ્રહનો જેવો વર્ણ કહેવાયો છે તેવું ચિહ્ન એ વિયોનીની પીઠ વગેરે અંગોમાં જાણવું જોઈએ. પક્ષી જન્મ જ્ઞાન: ગ્રહયુત લગ્નમાં પક્ષી દ્રષ્ટકોણ હોય એટલે કે પક્ષી દ્રષ્ટકોણનું વર્ણન આગળ અંતમાં કરવામાં આવશે. પક્ષી દ્રષ્ટકોણ હોય અથવા બુધનો નવમાંશ હોય કે ચર રાશિનો નવમાંશ હોય તથા તેના પર શનિ કે ચંદ્રમાની અથવા બંનેની દ્રષ્ટિ હોય તો ક્રમશઃ શનિ અને ચંદ્રમાની દ્રષ્ટિથી સ્થળચર અને જળચર પક્ષીનો જન્મ સમજવો જોઈએ. વૃક્ષાદિ જન્મજ્ઞાન: જો લગ્ન ચંદ્ર, ગુરુ અને સૂર્ય ચારેય નિર્બળ હોય તો વૃક્ષોનો જન્મ જાણવો જોઈએ. સ્થળ કે જળ સંબંધી વૃક્ષના ભેદ લગ્નાંશ અનુસાર સમજવા જોઈએ. સારાંશ એ છે કે જળચર રાશિનો અંશ હોય તો જળના અને સ્થળચર રાશિનો અંશ હોય તો સ્થળના વૃક્ષો જાણવા જોઈએ. એ સ્થળ કે જળચર નવાંશનો સ્વામી લગ્નથી જેટલા નવમાંશ આગળ હોય એટલી જ સ્થળ કે જળ સંબંધી વૃક્ષોની સંખ્યા જાણવી જોઈએ. જો ઉક્ત અંશના સ્વામી સૂર્ય હોય તો અંતઃસાર, સાગ, સીસમ વગેરે, શનિ હોય તો દુર્ભગ એટલે કે કશા ઉપયોગમાં ન આવનારા ખોટા વૃક્ષો, ચંદ્રમા હોય તો દુધાળા વૃક્ષો, મંગળ હોય તો કાંટાળા, ગુરુ હોય તો ફળ આવતા આંબો વગેરે, બુધ હોય તો વિફળ એટલે જેમાં ફળ થતા ન હોય એવા વૃક્ષો, શુક્ર હોય તો પુષ્પના વૃક્ષો, ગુલાબ, મોગરો વગેરેનો જન્મ સમજવો જોઈએ. ચંદ્રમા અંશપતિ હોય તો બધા ચીકણા વૃક્ષો, દેવદારૂ વગેરે, તથા મંગળ અંશપતિ હોય તો કડવા વૃક્ષો એટલે કે લીમડો વગેરેનો પણ જન્મ સમજવો જોઈએ. જો શુભગ્રહો અશુભ રાશિમાં હોય, શુભગ્રહો જો અશુભ રાશિમાં હોય તો એ ખરાબ ભૂમિમાં સુંદર વૃક્ષનો, અને પાપગ્રહ શુભ રાશિમાં હોય તો એ સુંદર ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ આપે છે. આનો એવો અર્થ થયો કે જો કોઈ શુભગ્રહ અંશપતિ હોય અને એ શુભ રાશિમાં રહેલો હોય તો સુંદર ભૂમિમાં સુંદર વૃક્ષનો જન્મ થાય છે, અને જો પાપગ્રહ અંશપતિ થઈને પાપ રાશિમાં રહેલો હોય તો ખરાબ ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ થાય છે. આ સિવાય એ અંશપતિ પોતાના નવમાંસથી આગળ જેટલી સંખ્યાએ અન્ય નવમાંસ હોય એટલી જ સંખ્યામાં અને એટલા જ પ્રકારના વૃક્ષોનો જન્મ સમજવો જોઈએ. આધાન જ્ઞાન: દર મહિને મંગળ અને ચંદ્રમાના કારણે સ્ત્રીને ઋતુધર્મ થતો હોય છે. જે સમયે ચંદ્રમા સ્ત્રીની રાશિથી અપ્રિય સ્થાનમાં હોય અને શુભ પુરુષ ગ્રહ એટલે બૃહસ્પતિની દ્રષ્ટિ પડતી હોય તથા પુરુષની રાશિથી અન્યથા એટલે કે વિપરીત ઇષ્ટ એટલે કે પ્રિય સ્થાનમાં એટલે કે જન્મ રાશિથી 3, 6, 10, 11 એ પ્રિય તથા અન્ય સ્થાન અપ્રિય કહેવાય છે સ્થાનમાં હોય અને બૃહસ્પતિની દ્રષ્ટિથી દેખાતો હોય તો એ સ્ત્રીને પુરુષનો સંયોગ પ્રાપ્ત થાય છે. અભિપ્રાય એ છે કે ચંદ્રમાં જળમય અને મંગળ રક્ત તથા પિત્ત પ્રકૃતિનો છે, તેથી એ બંને રજોધર્મના હેતુ હોય છે. જે સમયે સ્ત્રીના અપ્રિય સ્થાનમાં ચંદ્રમા હોય એ સમયે જો એના પર મંગળની દ્રષ્ટિ હોય છે તો એ જ રજ ગર્ભધારણ કરવામાં સમર્થ હોય છે. જો એના પર ગુરુની પણ દ્રષ્ટિ પડી જાય તો એ સ્ત્રીને પુરુષના સંયોગથી ચોક્કસ સત્પુત્રની પ્રાપ્તિ થાય છે. આધાન લગ્નથી સપ્તમ ભાવ પર પાપગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય તો રોષપૂર્વક અને શુભગ્રહનો યોગ તથા દ્રષ્ટિ હોય તો પ્રસન્નતાપૂર્વક પતિ પત્નીનો સંયોગ થાય છે. આધાન કાળમાં શુક્ર, રવિ, ચંદ્રમા અને મંગળ પોતપોતાના નવમાંસમાં હોય ગુરુ લગ્નથી કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો વીર્યવાન પુરુષને નિશ્ચિંતપણે સંતાન જન્મે છે. જો સૂર્યથી સપ્તમ ભાવમાં મંગળ અને શનિ હોય તો તેઓ પુરુષ માટે તથા ચંદ્રમાંથી સપ્તમમાં હોય તો સ્ત્રીઓ માટે રોગપ્રદ નીવડે છે. સૂર્યથી 12-2માં શનિ અને મંગળ હોય તો પુરુષ માટે અને ચંદ્રમાંથી 12-2માં બંને હોય તો સ્ત્રીના માટે ઘાતક થાય છે. અથવા જો બંનેમાં શનિ અને મંગળમાં એકથી જોડેલ અને અન્યથી દ્રષ્ટ રવિ હોય તો એ પુરુષ માટે અને ચંદ્રમાં જો એકથી જોડેલ તથા અન્યથી દ્રષ્ટ હોય તો એ સ્ત્રીને માટે ઘાતક થાય છે. દિવસે ગર્ભાધાન થાય તો શુક્ર માતૃગૃહ અને સૂર્ય પિતૃગૃહ હોય છે. રાત્રે ગર્ભાધાન થાય તો ચંદ્રમાં માતૃગૃહ અને શનિ પિતૃગૃહ હોય છે. પિતૃગૃહ જો વિષમ રાશિમાં હોય તો પિતા માટે અને માતૃગૃહ સમ રાશિમાં હોય તો માતા માટે શુભકારક હોય છે. જો પાપગ્રહ 12મા ભાવમાં રહીને પાપગ્રહની દ્રષ્ટિ પડતી હોય અને શુભગ્રહની દ્રષ્ટિ ન હોય અથવા લગ્નમાં શનિ હોય તથા એના પર ક્ષીણ ચંદ્રમા અને મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભાધાન થવાથી સ્ત્રીનું મરણ થાય છે. લગ્ન અને ચંદ્રમા બંને અથવા એ બેમાંથી એક પણ બે પાપગ્રહોની વચ્ચે હોય તો ગર્ભાધાન થતાં સ્ત્રી ગર્ભ સાથે જ અથવા એકલી મૃત્યુ પામે છે. લગ્ન અથવા ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપગ્રહ હોય, મંગળ અષ્ટમ ભાવમાં હોય અથવા લગ્નથી 4-12મા સ્થાનમાં મંગળ અને શનિ હોય તથા ચંદ્રમા ક્ષીણ હોય તો પણ ગર્ભવતી સ્ત્રીનું મરણ થાય છે. જો લગ્નમાં મંગળ અને સપ્તમમાં રવિ હોય તો ગર્ભવતી સ્ત્રીનું શસ્ત્ર દ્વારા મરણ થાય છે. ગર્ભાધાન કાળમાં જે માસનો સ્વામી અસ્ત હોય તે માસમાં ગર્ભનો સ્ત્રાવ થાય છે, તેથી આ પ્રકારનો સમય ગર્ભાધાનમાં ત્યજી દેવો જોઈએ. ગર્ભાધાન સમયે લગ્ન કે ચંદ્રમા સાથે અથવા એ બંનેથી 5, 9, 7, 4, 10મા સ્થાનમાં બધા શુભગ્રહો હોય અને 3, 6, 11 ભાવમાં બધા પાપગ્રહો હોય તથા લગ્ન અને ચંદ્રમા પર સૂર્યની દ્રષ્ટિ હોય તો ગર્ભ સુખી રહે છે. રવિ, ગુરુ, ચંદ્રમા અને લગ્ન એ વિષમ રાશિ તથા વિષમ નવમાંશમાં હોય અથવા રવિ અને ગુરુ વિષમ રાશિમાં સ્થિત હોય તો પુત્રનો જન્મ સમજવો જોઈએ. ઉક્ત બધા ગ્રહો જો સમરાશિ અને સમ નવમાંશમાં હોય અથવા મંગળ, ચંદ્રમા અને શુક્ર એ સમરાશિમાં હોય તો વિઘ્નજનોએ કન્યાનો જન્મ સમજવો જોઈએ. અથવા એ બધા દ્વિસ્વભાવ રાશિમાં હોય અને બુધની દ્રષ્ટિ હોય તો આ ગ્રહો પોતપોતાના પક્ષના જોડિયા સંતાનના કારણ બને છે. અર્થાત પુરુષ ગ્રહ 2 પુત્રોને અને સ્ત્રી ગ્રહ 2 કન્યાઓને જન્મ આપે છે. જો બંને પ્રકારના ગ્રહ હોય તો એક પુત્ર અને એક કન્યાનો જન્મ સમજવો જોઈએ. લગ્નથી વિષમ 3-5 વગેરે સ્થાનોમાં રહેલો શનિ હોય તો પણ પુત્ર જન્મ થાય છે. ક્રમનુસાર વિષમ તથા સમ રાશિમાં રહેલા રવિ અને ચંદ્રમા અથવા બુધ અને શનિ એકબીજાને જોતા હોય અથવા સમ રાશિમાં રહેલા સૂર્ય અને વિષમ રાશિમાં રહેલો મંગળ જોતો હોય કે વિષમ સમ રાશિસ્થ લગ્ન તથા ચંદ્રમા પર મંગળની દ્રષ્ટિ હોય અથવા ચંદ્રમા સમ રાશિ અને લગ્ન વિષમ રાશિમાં સ્થિત હોય તથા એમના પર મંગળની દ્રષ્ટિ હોય અથવા લગ્ન ચંદ્રમા અને શુક્ર એ ત્રણેય પુરુષ રાશિના નવમાંશમાં હોય તો આ બધા યોગોમાં નપુંસકનો જન્મ થાય છે. શુક્ર અને ચંદ્રમા સમ રાશિમાં હોય તથા બુધ, મંગળ, લગ્ન અને બૃહસ્પતિ વિષમ રાશિમાં હોય અને પુરુષ ગ્રહ દ્વારા એ ગ્રહો જોવાતા હોય અથવા લગ્ન અને ચંદ્રમા સમ રાશિમાં હોય કે પૂર્વોક્ત બુધ, મંગળ, લગ્ન અને ગુરુ સમ રાશિમાં હોય તો તેઓ યમલ એટલે જોડિયા સંતાનને જન્મ આપે છે. જો બુધ પોતાના મિથુન કે કન્યાના નવમાંશમાં રહીને દ્વિસ્વભાવ રાશિસ્થ ગ્રહ અને લગ્નને જોતો હોય તો ગર્ભમાં 3 સંતાનો રહેલા છે એમ જ્યાં સમજવું જોઈએ. એમાં 2 તો બુધ નવમાંશના સમાન થશે અને 1 લગ્નાંશના સમાન. જો બુધ અને લગ્ન બંને તુલ્ય નવમાંશમાં હોય તો ત્રણેય સંતાનોને એક જેવા જ સમજવા જોઈએ. અર્થાત કાં તો ત્રણેય પુત્રો છે અથવા ત્રણેય કન્યાઓ છે એમ સમજવું. નહીં તો બુધ પુરુષ નવમાંશમાં હોય તો 2 પુત્રો અને 1 કન્યા, સ્ત્રી નવમાંશમાં હોય તો 2 કન્યા અને 1 પુત્ર સમજવો. જો ધનુ રાશિનો અંતિમાંશ લગ્ન હોય એ જ અંશમાં બળવાન ગ્રહો રહેલા હોય અને બળવાન બુધ કે શનિની દ્રષ્ટિ પડતી હોય તો ગર્ભમાં ઘણા એટલે કે 3 કરતાં વધુ સંતાનો રહેલા છે એમ સમજવું જોઈએ. ગર્ભમાસોના અધિપતિ શુક્ર, મંગળ, બૃહસ્પતિ, સૂર્ય, ચંદ્રમા, શનિ બુધ ગર્ભાધાન લગ્નેશ સૂર્ય અને ચંદ્રમા એટલે કે અન્ય જાતક ગ્રંથોમાં 9-10 માસના સ્વામી ક્રમાનુસાર ચંદ્ર અને સૂર્ય કહેવાય છે. અહીં એના કરતાં અવળું છે. ચંદ્ર અને સૂર્ય છે ને, ક્યાં અહીંયા સૂર્ય અને ચંદ્રમાં કીધા છે. પ્રસવ સુધીના 10 માસોના ક્રમશઃ સ્વામી છે આધાન સમયમાં જે ગ્રહ બળવાન કે નિર્બળ હોય છે એના માસમાં એ જ રીતે શુભ કે અશુભ ફળ થાય છે. બુધ ત્રિકોણ એટલે કે 5-9માં હોય અને અન્ય ગ્રહો નિર્બળ હોય તો ગર્ભસ્થ શિશુના 2 મુખ 4 પગ અને 4 હાથ હોય છે. ચંદ્રમા વૃષમાં હોય અને બીજા બધા પ્રાપ ગ્રહો રાશિ સંધિમાં હોય તો બાળક મૂંગું થાય છે. જો કહેલા ગ્રહો પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક બોલવામાં સમય લે છે. મંગળ અને શનિ જો બુધની રાશિ નવમાંશમાં હોય તો શિશુ ગર્ભમાં જ દાંત ધરાવતું હોય છે. ચંદ્રમા કર્ક રાશિમાં અને લગ્નમાં હોય તથા એના પર શનિ અને મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભસ્થ શિશુ કદરૂપું થાય છે. મીન રાશિ લગ્નમાં હોય અને એના પર શનિ ચંદ્રમા તથા મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભનું બાળક પંગુ થાય છે. પાપગ્રહ અને ચંદ્રમા રાશિ સંધિમાં હોય અને એમના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો ગર્ભસ્થ શિશુ જડ એટલે કે મૂર્ખ થાય છે. મકરનો અંતિમ અંશ લગ્નમાં હોય અને એના પર શનિ ચંદ્રમા તથા સૂર્યની દ્રષ્ટિ હોય તો ગર્ભનું બાળક વામન એટલે કે ઠીંગણું થાય છે. પંચમ તથા નવમ લગ્નના દ્રષ્ટકાળમાં પાપગ્રહ હોય તો જાતક ક્રમ અનુસાર પગ મસ્તક અને હાથ વિનાનું થાય છે. ગર્ભાધાનના સમયે જો સિંહ લગ્નમાં સૂર્ય અને ચંદ્રમા હોય તથા એમના પર શનિ અને મંગળની દ્રષ્ટિ હોય તો શિશુ નેત્રહીન આંધળું થાય છે. જો શુભ અને પાપગ્રહ બંનેની દ્રષ્ટિ હોય તો આંખમાં ફૂલું પડે છે. જો લગ્નની 12મા ભાવમાં એટલે કે ચંદ્રમાં હોય તો બાળકની ડાબી આંખ અને સૂર્યમાં હોય તો જમણી આંખ નષ્ટ થાય છે. ઉપર જે અશુભ યોગ કહેવામાં આવ્યા છે એમના પર શુભગ્રહની દ્રષ્ટિ હોય તો જે તે યોગોના ફળ આપતા નથી. આવી એવી પરિસ્થિતિમાં દેવનું આરાધન તથા ચિકિત્સા વગેરે પ્રયત્નોથી અશુભ ફળનું નિવારણ થઈ જાય છે. જો આધાન લગ્નમાં શનિનો નવમાંશ હોય અને શનિ 7મા ભાવમાં હોય તો 3 વર્ષે પ્રસવ થાય છે. જો એ જ સ્થિતિમાં ચંદ્રમા હોય અર્થાત લગ્નમાં ચંદ્રમાનો 9મા અંશ હોય અને ચંદ્રમા 7મા ભાવમાં સ્થિત હોય તો 12 વર્ષે પ્રસવ થાય છે. આ યોગનો વિચાર જન્મકાળમાં પણ કરવો જોઈએ. આધાનકાળમાં જે દ્વાદશાંશમાં ચંદ્રમા હોય એનાથી એટલી જ સંખ્યા આગળની રાશિમાં ચંદ્રમા જતા બાળકનો જન્મ થાય છે. દ્વાદશાંશ મુક્ત અંશાદીને 2થી ગુણીને એમાં 5થી ભાગતા લબ્ધિ રાશિયાદી માનણી સૂચક થાય છે. આ વિષયને સ્પષ્ટ સમજવા માટે એક ઉદાહરણ રજૂ કરવામાં આવે છે. માની લો કે વૈશાખની પૂર્ણિમાએ બૃહસ્પતિવારની રાત્રે 11 દંડ 0 પળ એટલે કે 11 અને 0 પળ ને 0 ગર્ભાધાનનો સમય છે. તત્કાલીન ચંદ્રમાની રાશિ ગર્ભાધાન એટલે કે વીર્યદાનનો ગર્ભાધાનનો સમય છે. તાત્કાલિક ચંદ્રમાની રાશિ 7 અંશ 9 કલા 30 અને વિકલા 10 છે. અહીં ચંદ્રમા વૃશ્ચિક રાશિના 4થા દ્વાદશાંશમાં છે. વૃશ્ચિકમાં 4થો દ્વાદશાંશ કુંભ રાશિનો હોય છે. તેથી કુંભથી 4થ રાશિ વૃષમાં દૈનિક ચંદ્રમાં આવતા 10મા મહિને ફાગણમાં બાળકનો જન્મ થશે એમ સમજવું જોઈએ. પરંતુ કૃતિકાના ત્રણ ચરણ રોહિણીના 4ય ચરણ તથા મૃગશિરાના 2 ચરણ એમ 9 ચરણોની વૃષ રાશિ થાય છે. એ સ્થિતિમાં કયા નક્ષત્રના કયા ચરણમાં ચંદ્રમાં આવતા બાળકનો જન્મ થશે એવો પ્રશ્ન થઈ શકે છે. હવે એનું સમાધાન કરવામાં આવે છે. પૂર્વોક્ત ચંદ્રમાની રાશિયાદીમાં ભુક્ત દ્વાદશામાન એટલે 9 30 10 અને -7 30 = 2 0 10 = 120 10 = 120 કલા એટલે સ્વલ્પાંતરથી માની લેવામાં આવી. અર્ધાલ્પે ત્યાજ્ય મર્ધાધિકે રૂપમ ગ્રાહ્યમ એ નિયમ અનુસાર 10ને જતો કર્યો. અહીં 1 દ્વાદશાંશ ખંડ પર 1 રાશિ પ્રમાણ હોય છે એ સ્પષ્ટ છે. એના જ આધારે 120 કલા સંબંધી ચરણમાન અનુપાતથી લાવી રહ્યા છીએ. જ્યારે 1 દ્વાદશાંશ ખંડ કલા પ્રમાણ 2 30 = 150 કલામાં 1 રાશિનું કલામાન 1800 મળે છે તો 120માં કેટલું થશે એ રીતે 1800 × 120 / 120 = 12 × 120 × 1440 એક રાશિમાં 9 ચરણ હોય છે અને ચરણનું કલામાન 2200 કલા હોય છે. તેથી ચરણ જાણવા માટે 1400 / 200 = 7 + 40 / 200 = 7 અને 1/5 અહીં લબ્ધિ અને બાકી પર દ્રષ્ટિપાત કરવાથી એ જાણવા મળે છે કે વૃષ રાશિના 8મા ચરણમાં અર્થાત મૃગશિરા નક્ષત્રના 1મ ચરણમાં ચંદ્રમાનો પ્રવેશ થતાં બાળકનો જન્મ થશે. જન્મનો ઇષ્ટકાળ જાણવાની વિધિ ગર્ભાધાન કાલિક લગ્ન 9-10-25-0 એમાં મકર રાશિનો ચોથો નવમાસ છે, જે એનાથી ચતુર્થ મેષ રાશિનો છે. મેષ રાશિ રાત્રે બળવાન હોય છે, માટે રાત્રે જન્મ થશે. તેથી રાત્રિગત ઇષ્ટકાળ જાણવો જોઈએ. અહીં રાશિઓની દિવસ રાત્રિની સંજ્ઞા અનુસાર 1 નવમાંશનું પ્રમાણ દિવસ કે રાત્રિનું આખું પ્રમાણ થાય છે, માટે ત્રિરાશિક ક્રિયા કરવામાં આવી 1 નવમાંશ પ્રમાણ 3 અંશ 20 કલા બરાબર 2200 કલામાં ગર્ભધારણ રાત્રિમાન જો 28-0 દંડ મળે છે તો લગ્નના ચતુર્થ નવમાંશના ભુક્ત કલામાન 25માં કેટલું થશે? આ રીતે 28 × 25 / 200 = 33 ઘટિયાદી માન થયું, અર્થાત 3 દંડ 30 પલ રાત વીતતા જન્મ થશે એવું નિશ્ચિત થયું. આ જ રીતે અન્ય ઉદાહરણને પણ સમજવા જોઈએ. જન્મજ્ઞાન. શિશુની જન્મકુંડળીમાં જો ચંદ્રમાં જન્મલગ્નને ન જોતો હોય તો પિતાના પરોક્ષમાં બાળકનો જન્મ સમજવો જોઈએ. એ જ યોગમાં જો સૂર્ય ચર રાશિમાં મધ્ય એટલે કે દસમ ભાવથી આગળ 11-12 અથવા પાછળ 9-8 હોય તો પિતાના વિદેશ રહેતા પુત્રનો જન્મ સમજવો જોઈએ. આથી એ સિદ્ધ થાય છે કે સૂર્ય સ્થિર રાશિમાં હોય તો સ્વદેશ રહેતા પિતાના પરોક્ષ અને દ્વિસ્વભાવ રાશિમાં હોય તો સ્વદેશ અને પરદેશના મધ્યસ્થાનમાં પિતાના રહેતા બાળકનો જન્મ થાય છે. લગ્નમાં શનિ અને સપ્તમ ભાવમાં મંગળ હોય અથવા બુધ અને શુક્રની વચ્ચે ચંદ્રમા હોય તો પણ પિતાના પરોક્ષમાં શિશુનો જન્મ સમજવો જોઈએ. પાપગ્રહની રાશિવાળા લગ્નમાં ચંદ્રમા હોય અથવા એ વૃશ્ચિકના દ્રેષ્કાણમાં હોય તથા શુભ ગ્રહો 2-11 ભાવમાં સ્થિત હોય તો સર્પોનો કે સર્પથી વીંટળાયેલ મનુષ્યનો જન્મ સમજવો જોઈએ. મુનિશ્રેષ્ઠ. જો સૂર્ય ચતુષ્પદ રાશિમાં હોય અને બાકીના ગ્રહો બળવાન હોય તો એક જ કોષમાં લપેટાયેલા 2 શિશુઓનો જન્મ સમજવો જોઈએ. શનિ કે મંગળથી યુક્ત સિંહ વૃષ કે મેષ લગ્ન હોય તો લગ્નના નવમાંશની રાશિ જે અંગની હોય એ અંગમાં નાળથી લપેટાયેલા શિશુનો જન્મ સમજવો જોઈએ. જો લગ્ન અને ચંદ્રમા પર ગુરુની દ્રષ્ટિ ન હોય અથવા ચંદ્રમા સૂર્યથી સંયુક્ત હોય તથા એને ગુરુ ન જોવો હોય અથવા ચંદ્રમા પાપગ્રહ અને સૂર્યથી સંયુક્ત હોય તો શિશુને પરપુરુષના વીર્યથી ઉત્પન્ન સમજવું જોઈએ. જો 2 પાપગ્રહો પાપ રાશિમાં રહીને સૂર્યથી સપ્તમ ભાવમાં હોય તો સૂર્યના ચર વગેરે રાશિ અનુસાર વિદેશ સ્વદેશ કે માર્ગમાં બાળકનો જન્મ સમજવો જોઈએ. પૂર્ણચંદ્રમા પોતાની રાશિમાં હોય, બુધ લગ્નમાં હોય, શુભગ્રહ ચતુર્થ ભાવમાં હોય અથવા જળચર રાશિ લગ્ન હોય અને એનાથી સપ્તમ સ્થાનમાં ચંદ્રમા હોય તો નાવડી પર શિશુનો જન્મ સમજવો જોઈએ. નારદ. જો જળચર રાશિ લગ્નને જળચર રાશિસ્થ પૂર્ણચંદ્રમાં જોતો હોય અથવા એ 10-4 કે લગ્નમાં હોય તો જળમાં પ્રસવ થાય છે એમાં સંશય નથી. જો લગ્ન અને ચંદ્રમાંથી શનિ 12મા ભાવમાં હોય એના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો બાળકનો કારાગારમાં જન્મ થાય છે તથા કર્ક કે વૃશ્ચિક લગ્નમાં શનિ હોય અને એના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ખાડામાં બાળકનો જન્મ સમજવો જોઈએ. જળચર રાશિસ્થ શનિ લગ્નમાં હોય તથા એના પર બુધ સૂર્ય કે ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ક્રમાનુસાર ક્રીડાસ્થાન દેવાલય અને ઉસરભૂમિમાં શિશુનો પ્રસવ સમજવો જોઈએ. જો મંગળ બળવાન થઈને લગ્નગત શનિને જોતો હોય તો સ્મશાન ભૂમિમાં, ચંદ્રમા અને શુક્ર જોતો હોય તો રમ્યસ્થાનમાં, ગુરુ જોતો હોય તો અગ્નિહોત્રમાં, સૂર્ય જોતો હોય તો રાજગૃહમાં, દેવાલય અને ગૌશાળામાં તથા બુધ જોતો હોય તો ચિત્રશાળામાં બાળકનો જન્મ સમજવો જોઈએ. જો લગ્નમાં ચર રાશિ હોય તો માર્ગમાં લગ્ન રાશિના કહેલા સ્થાનના સમાન સ્થાનમાં બાળકનો જન્મ થાય છે. રાશિસ્થાન પહેલાં આપેલા રાશિ સ્વરૂપ બોધક ચક્રમાં જોવાનું છે. જો લગ્નમાં સ્થિર રાશિ હોય તો સ્વદેશના જે ઉક્ત સ્થાનમાં જન્મ થાય છે તથા જો લગ્ન રાશિ પોતાના નવમાંશમાં હોય તો સ્વગૃહમાં જ એવા સ્થાનમાં જન્મ થાય છે. મંગળ અને શનિથી ત્રિકોણ 5-9માં અથવા સપ્તમ ભાવમાં ચંદ્રમાં હોય તો જાતકને માતા તેજી દે છે. જો એના પર ગુરુની દ્રષ્ટિ હોય તો તેજવા છતાં પણ દીર્ઘાયુ થાય છે. પાપગ્રહથી દ્રષ્ટ ચંદ્રમાં જો લગ્નમાં હોય અને મંગળ સપ્તમ ભાવમાં રહેલો હોય તો માતાથી તેજાતા જાતક મરી જાય છે. અથવા પાપદૃષ્ટિ ચંદ્રમાં જો શનિ મંગળથી 11મા ભાવે રહેલા હોય તો પણ શિષ્યનું મૃત્યુ થઈ જાય છે. જો ચંદ્રમાની શુભગ્રહ દ્વારા દ્રષ્ટિ હોય તો બાળક બીજાના હાથમાં જઈને સુખી થાય છે. જો પાપગ્રહની દ્રષ્ટિ હોય તો બીજાના હાથમાં જવા છતાં પણ અલ્પાયુ થાય છે. પિતૃસંજ્ઞક ગ્રહ બળવાન હોય તો પિતાના ઘરમાં અને માતૃસંજ્ઞક ગ્રહ બળવાન હોય તો માતાના ઘરમાં જન્મ સમજવો જોઈએ. મુનિ, જો શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય તો વૃક્ષાદિની નીચે તૃણપત્રાદિની કુટીરમાં જન્મ સમજવો જોઈએ. શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય અને લગ્ન અથવા ચંદ્રમા પર એક સ્થાને સ્થિત શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોય તો નિર્જન સ્થાનમાં પ્રસવ થાય છે. જો ચંદ્રમા શનિની રાશિના નવમાં સ્થિતિ સ્થિત રહીને ચતુર્થ ભાવમાં વિદ્યમાન હોય તથા શનિથી દ્રષ્ટિ કે યુક્ત હોય તો પ્રસવકાળમાં પ્રસૂતિકાનું શયન પૃથ્વીની પર સમજવું. જો શીર્ષોદય રાશિ લગ્ન હોય તો મસ્તક બાજુથી તથા પૃષ્ઠોદય રાશિ લગ્ન હોય તો પૃષ્ઠ એટલે કે પગ બાજુ શિશુનો જન્મ થાય છે. ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપગ્રહ હોય તો માતા માટે કષ્ટ સમજવું જોઈએ. જન્મ સમય બધા ગ્રહો કરતાં શનિ બળવાન હોય તો શ્રુતિકા ગૃહ જૂનું પરંતુ સંસ્કારેલું સમજવું જોઈએ. મંગળ બળવાન હોય તો બળેલું, ચંદ્રમા બળવાન હોય તો નવું અને સૂર્ય બળવાન હોય તો વિશેષ લાકડાનું બનેલું હોવા છતાં પણ દૃઢ નથી હોતું. બુધ બળવાન હોય તો પ્રસવ ગુરુ ઘણા ચિત્રોથી યુક્ત, શુક્ર બળવાન હોય તો ચિત્રો સાથેનું નવું અને મનોહર તથા ગુરુ બળવાન હોય તો શ્રુતિકાનું ગુરુ સુદૃઢ સમજવું જોઈએ. લગ્નમાં તુલા, મેષ, કર્ક, વૃશ્ચિક કે કુંભ હોય તો વાસ્તુભૂમિમાં પૂર્વ ભાગમાં મિથુન, કન્યા, ધનુ કે મીન હોય તો ઉત્તર ભાગમાં વૃષ હોય તો પશ્ચિમ ભાગમાં તથા મકર કે સિંહ હોય તો દક્ષિણ ભાગમાં શ્રુતિકાનું ઘર સમજવું જોઈએ. ગુરુ રાશિઓના સ્થાન. ઘરની પૂર્વ વગેરે દિશાઓમાં મેષ વગેરે બે બે રાશિઓને અને ચારેય કોણમાં ચારેય દ્વિસ્વભાવ રાશિઓને સમજવી. શ્રુતિકા ગુરુની જેમ જ શ્રુતિકાના પલંગમાં પણ લગ્ન વગેરે ભાવોને સમજવા. ત્યાં 3, 6, 9 અને 12મા ભાવને ક્રમનુસાર ચારેય પાયાઓમાં સમજવા જોઈએ. ચંદ્રમા અને લગ્નની વચ્ચે જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની એટલે કે પ્રસૂતા સ્ત્રી પાસે રહીને એને સહયોગ આપનારી સ્ત્રીઓને ઉપસૂતિકા કહે છે. એટલી ઉપસૂતિકાઓની પ્રસવકાળમાં ઉપસ્થિતિ સમજવી જોઈએ. ચંદ્રમાને લગ્નની વચ્ચે જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની પ્રસવકાળમાં ઉપસ્થિતિ સમજવી જોઈએ. દ્રશ્ય ચક્રાર્ધમાં સપ્તમ ભાવથી આગળ લગ્ન સુધી જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની બહાર સમજવી જોઈએ અને અદ્રશ્ય ચક્રાર્ધમાં લગ્નથી આગળ સપ્તમ ભાવ સુધી જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની ઉપસ્થિતિ ઘરની બહાર રહે છે. ઘણા આચાર્યો અને મુનિઓએ આનાથી ભિન્ન મત પ્રગટ કર્યો છે. અર્થાત દ્રશ્ય ચક્રાર્ધમાં જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની અંદર તથા અદ્રશ્ય ચક્રાર્ધમાં જેટલા ગ્રહો હોય એટલી ઘરની બહાર કહી છે. સપ્તમ ભાવથી આગળ લગ્ન સુધી ક્ષિતિજની ઉપર હોવાના કારણે દ્રશ્ય ચક્રાર્ધ કહેવાય છે. લગ્નમાં જે નવમાંશ હોય એનો સ્વામી ગ્રહના સમાન અથવા જન્મ સમયે જે ગ્રહ સૌથી બળવાન હોય એના સમાન શિશુનું શરીર સમજવું. એ જ રીતે ચંદ્રમા જે નવમાંશમાં હોય એ રાશિના સમાન વર્ણ એટલે કે ગોર વગેરે સમજવો જોઈએ તથા દ્રષ્કાણવશ લગ્ન વગેરે ભાવોથી જાતકના મસ્તક વગેરે અંગોને વિભાગ જાણવો જોઈએ. જેમ કે લગ્નમાં પ્રથમ દ્રષ્કાણ હોય તો લગ્ન મસ્તક 2-12 નેત્ર, 3-11 કાન, 4-10 નાક, 5-9 કપોલ, 6-8 હનુ એટલે હડપચી અને 7-7 ભાવ મુખ. દ્વિતીય દ્રષ્કાણ હોય તો લગ્ન કંઠ 2-12 ખંભો એટલે હોય તો લગ્ન કંઠ 2-12 ખંભો, 3-11 પાંસળી, 4-10 હૃદય, 5-9 ભુજા, 6-8 પેટ અને 7 નાભી. તૃતીય દ્રષ્કાણ હોય તો લગ્ન વસ્તી પેઢું 2-12 લિંગ ગુદામાર્ગ, 3-11 અંડકોષ, 4-10 ઝાંગ, 5-9 ઘૂંટણ, 6-8 પિંડી અને સપ્તમ ભાવ પગ સમજવો જોઈએ. જે અંગની રાશિમાં પાપગ્રહ હોય એ અંગમાં ઘા અને જો એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ અંગ પર ચિહ્ન એટલે તલમસો વગેરે સમજવું જોઈએ. પાપગ્રહ પોતાની રાશિ કે નવમાંશમાં અથવા સ્થિર રાશિમાં હોય તો જન્મ સાથે જ ઘા થાય છે, નહીં તો એ ગ્રહની દશા અંતરદશામાં આગળ જતા ઘા થાય છે. શનિના સ્થાનમાં વાત, પવન કે પથ્થરના આઘાતથી, મંગળના સ્થાનમાં વિષ, શસ્ત્ર અને અગ્નિથી, બુધના સ્થાનમાં પૃથ્વી એટલે માટીના આઘાતથી, સૂર્યાશ્રિત અંગમાં કાષ્ટ અને પશુથી, શિણ ચંદ્રાશ્રિત અંગમાં શિંગડાવાળા પશુ અને જળચરના આઘાતથી ઘા થાય છે. જે અંગની રાશિમાં 3 પાપગ્રહો હોય એ અંગમાં નિશ્ચિંતપણે ઘા હોય જ છે. ષષ્ઠ ભાવમાં પ્રાપ્ત ગ્રહો હોય તો એ રાશિના આશ્રિત અંગમાં વ્રણ હોય છે. જો એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ અંગમાં તલ કે મસો હોય છે. જો શુભ ગ્રહનો યોગ હોય તો એ અંગમાં ચિહ્ન દાગ માત્ર હોય છે. ગ્રહોના સ્વરૂપ અને ગુણનું વર્ણન. સૂર્યની આકૃતિ ચતુરસ્ત્ર છે, એટલે કે જેની લંબાઈ પહોળાઈ એક સરખી હોય એ ચોરસ વસ્તુ ચતુરસ્ત્ર કહેવાય છે. શરીરની કાંતિ અને નેત્રો પિંગળ છે. પિતૃપ્રધાન પ્રકૃતિ છે અને એમના મસ્તક પર થોડાક વાળ છે. ચંદ્રમાનો આકાર ગોળ છે. એમની પ્રકૃતિમાં વાત અને કફની પ્રધાનતા છે. એ વિદ્વાન અને મૃદુભાષી છે તથા એમના નેત્ર ઘણા સુંદર છે. મંગળની દ્રષ્ટિ ક્રૂર છે, યુવાવસ્થા છે. પિતૃપ્રધાન પ્રકૃતિ છે અને ચંચળ સ્વભાવના છે. બુધની પ્રકૃતિમાં કફ પિત્ત અને વાતની પ્રધાનતા છે. તેઓ હાસ્યપ્રિય અને અનેકાર્થક શબ્દ બોલનારા છે. બૃહસ્પતિની અંગકાંતિ કેશ અને નેત્ર પિંગળ છે. તેમનું શરીર મોટું છે. પ્રકૃતિમાં કફની પ્રધાનતા છે અને ઘણા બુદ્ધિશાળી છે. શુક્રના અંગ અને નેત્ર સુંદર છે. મસ્તક પર કાળા વાંકડિયા વાળ છે અને એ સદા સુખી રહેનારા છે. શનિનું શરીર લાંબુ અને નેત્ર કપિશ વર્ણના છે. એમની વાત પ્રધાન પ્રકૃતિ છે. એમના વાળ કઠોર છે અને એ ઘણા આળસુ છે. ગ્રહોની ધાતુઓ. સ્નાયુ એટલે કે શિરા, હાડકું, શોણિત, ત્વચા, વીર્ય, વસા એટલે કે મેદ અને મજ્જા એ ક્રમ અનુસાર શનિ, સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, ગુરુ અને મંગળની ધાતુઓ છે. અશુભ કથન. ચંદ્રમાં લગ્ન અને પાપગ્રહ એ રાશિના અંતિમાંશમાં હોય અથવા ચંદ્રમાં અને ત્રણેય પાપગ્રહો એ લગ્નાદિ ચારેય કેન્દ્રમાં હોય તથા કર્ક લગ્ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. બે પાપગ્રહો લગ્ન અને સપ્તમ ભાવમાં હોય તથા ચંદ્રમાં એક પાપગ્રહથી યુક્ત હોય અને એના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો શિશુનું શીઘ્ર મરણ થાય છે. શિણ ચંદ્રમાં બારમા ભાવમાં હોય, પાપગ્રહો લગ્ન અને અષ્ટમ ભાવમાં હોય તથા શુભ ગ્રહો કેન્દ્રમાં ન હોય તો જન્મેલ શિશુનું મરણ થાય છે. અથવા પાપયુક્ત ચંદ્રમાં સપ્તમ, દ્વાદશ કે લગ્નમાં રહેલો હોય તથા એના પર કેન્દ્રથી ભિન્ન સ્થાનમાં રહેલ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. જો ચંદ્રમાં 6-8 સ્થાનમાં રહીને પાપગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો શિશુનું સત્વરે મરણ થાય છે. શુભગ્રહની દ્રષ્ટિ હોય તો 8 વર્ષે અને શુભ તથા પાપગ્રહ બંનેની દ્રષ્ટિ હોય તો 4 વર્ષે જાતકનું મૃત્યુ થઈ જાય છે. શિણચંદ્રમાં લગ્નમાં તથા પાપગ્રહો 8, 1, 4, 7, 10માં સ્થિત હોય તો જન્મન બાળકનું મરણ થાય છે. અથવા બે પાપગ્રહોની વચ્ચે રહીને ચંદ્રમાં 4, 7, 8 સ્થાનમાં રહેલો હોય અથવા તો લગ્ન જ બે પાપગ્રહોની વચ્ચે હોય તો જાતકનું મૃત્યુ થાય છે. પાપગ્રહ 7માં અને 8માં હોય અને એમના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો માતા સહિત શિશુનું મરણ થાય છે. રાશિના અતિમાંશમાં ચંદ્રમાં પાપગ્રહથી અદૃષ્ટ હોય તથા પાપગ્રહ એટલે ત્રિકોણ 5-9માં હોય અથવા લગ્નમાં ચંદ્રમાં અને સપ્તમમાં પાપગ્રહ હોય તો શિશુનું મરણ થાય છે. રાહુગ્રસ્ત ચંદ્રમાં પાપગ્રહથી યુક્ત હોય અને મંગળ અષ્ટમ સ્થાનમાં રહેલો હોય તો માતા અને શિશુ બંનેના મૃત્યુ થાય છે. એ જ રીતે રાહુગ્રસ્ત સૂર્ય જો પાપગ્રહથી યુક્ત હોય તથા બળવાન પાપગ્રહ અષ્ટમ ભાવમાં રહેલો હોય તો માતા અને શિશુનું શસ્ત્રથી મરણ થાય છે. આયુર્દાયી કથન. ચંદ્રમાને બૃહસ્પતિથી યુક્ત કર્ક લગ્ન હોય, બુધ અને શુક્ર કેન્દ્રમાં હોય અને શેષ ગ્રહો રવિ, મંગળ, શનિ 3, 6, 11 સ્થાનમાં હોય તો એવા યોગમાં જન્મેલ જાતકનું આયુષ્ય ઘણું વધુ હોય છે. મીન લગ્નમાં મીનનો નવમાંશ હોય, બુધ વૃષમાં 25 કલા પર હોય તથા બાકીના બધા ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાનમાં હોય તો જાતકનું આયુષ્ય પરમ 120 વર્ષ 5 દિવસનું હોય છે. લગ્નેશ બળવાન થઈને કેન્દ્રમાં હોય, એના પર શુભગ્રહની દ્રષ્ટિ હોય તો બાળક ધન સહિત દીર્ઘાયુ થાય છે. ચંદ્રમાં ઉચ્ચ હોય, શુભગ્રહ પોતાની રાશિમાં હોય, બળવાન લગ્નેશ લગ્નમાં હોય તો જાતકનું 60 વર્ષનું આયુષ્ય હોય છે. કેન્દ્રમાં શુભગ્રહ હોય અને અષ્ટમ ભાવ શુદ્ધ ગ્રહ રહિત હોય તો 70 વર્ષનું આયુષ્ય હોય છે. શુભગ્રહ પોતપોતાના મૂળ ત્રિકોણમાં હોય, ગુરુ ઊંચું હોય તથા લગ્નેશ બળવાન હોય તો 80 વર્ષનું આયુષ્ય હોય છે. સબળ શુભગ્રહ કેન્દ્રમાં હોય અને અષ્ટમ ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો 30 વર્ષનું આયુષ્ય હોય છે. અષ્ટમેશ નવમ ભાવમાં હોય, બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં રહીને પાપગ્રહથી દ્રષ્ટ હોય તો 24 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નેશ અને અષ્ટમેશ બંને અષ્ટમ ભાવમાં રહેલા હોય તો 27 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નમાં પાપગ્રહ સહિત બૃહસ્પતિ હોય, તેના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તથા અષ્ટમમાં કોઈ ગ્રહ ન હોય તો 22 વર્ષનું આયુષ્ય સમજવું જોઈએ. શનિ નવમ ભાવ કે લગ્નમાં હોય, શુક્ર કેન્દ્રમાં હોય અને ચંદ્રમાં 12 કે 9માં હોય તો 100 વર્ષનું આયુષ્ય હોય છે. બૃહસ્પતિ કર્કમાં હોય અને કેન્દ્રમાં હોય અથવા બૃહસ્પતિ અને શુક્ર બંને કેન્દ્રમાં હોય તો 100 વર્ષનું આયુષ્ય સમજવું જોઈએ. અષ્ટમેશ લગ્નમાં હોય અને અષ્ટમ ભાવમાં શુભ ગ્રહ ન હોય તો 40 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નેશ અષ્ટમ ભાવમાં અને અષ્ટમેશ લગ્નમાં હોય તો 5 વર્ષનું આયુષ્ય હોય છે. શુક્ર અને બૃહસ્પતિ એક રાશિમાં હોય અથવા બુધ અને ચંદ્રમાં લગ્ન કે અષ્ટમ ભાવમાં હોય તો 50 વર્ષનું આયુષ્ય હોય છે. મુનિ, મેં આ રીતે ગ્રહ યોગના સંબંધથી આયુર્મર્યાદાનું પ્રમાણ કહ્યું છે. હવે ગણિત દ્વારા સ્પષ્ટ આયુર્મર્યાદાનું વર્ણન કરું છું. સૂર્ય ચંદ્રમાને લગ્નમાંથી જો સૂર્ય વધુ બળવાન હોય તો પિંડાયુ, ચંદ્રમા બળવાન હોય તો નિસર્ગાયુ અને લગ્ન બળવાન હોય તો અંશાયુનું સાધન કરવું જોઈએ. એના સાધનની રીત હું જણાવું છું. પિંડાયુ એ છે જેમાં ઉચ્ચ અને નીચા સ્થાનમાં આયુના પિંડ એટલે માન સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એના દ્વારા ઇષ્ટ સ્થાન સ્થિત ગ્રહથી આયુનું સાધન કરવામાં આવે છે. પિંડાયુ અને નિસર્ગાયુનું સાધન એટલે કે નિસર્ગાયુ એ છે જે ગ્રહોના નિસર્ગ સ્વભાવથી જ સિદ્ધ છે, જેમાં કદી પરિવર્તન આવતું નથી. પિંડાયુ અને નિસર્ગાયુનું સાધન સૂર્ય વગેરે ગ્રહો પોતે ઉચ્ચ હોય તો ક્રમ અનુસાર 19, 25, 15, 12, 15, 21 અને 20 વર્ષ પિંડાયુનું પ્રમાણ હોય છે તથા 20, 1, 2, 9, 18, 20, 50 એ ક્રમ અનુસાર સૂર્યાદિ ગ્રહોના નિસર્ગાયુદ્ધદાયના પ્રમાણ હોય છે. પિંડાયુ અને નિસર્ગાયુમાં આયુ સાધન કરવું હોય તો રાશિયાદિ ગ્રહમાં પોતાના ઉચ્ચને ઘટાડવો જોઈએ. જો તે 6 રાશિ કરતાં અલ્પ હોય તો તેને 12 રાશિમાં ઘટાડીને ગ્રહણ કરવો. તેના અંશ બનાવવાથી એ આયુર્દાય સાધનમાં ઉપયોગી થાય છે. જે ગ્રહ શત્રુના ગ્રહમાં હોય એના અંશોમાં એનો જ તૃતીયાંશ ઘટાડવો. જો એ ગ્રહ વક્રગતિનો ન હોય તો જ એમ કરવું જોઈએ. જો ગ્રહ વક્રગતિનો હોય તો શત્રુગૃહમાં રહેવા છતાં પણ તૃતીયાંશ ન ઘટાડવો જોઈએ તથા શનિ અને શુક્ર સિવાયના અન્ય ગ્રહો અસ્ત હોય તો એમના અંશોમાં અડધા ઘટાડવા જોઈએ. શનિ અને શુક્ર અસ્ત હોય તો પણ એમના અંશોમાં અડધા ન ઘટાડવા જોઈએ. જો કોઈ ગ્રહમાં બંને હાનિ થયેલી હોય, અર્થાત જો શત્રુગૃહમાં હોય અને અસ્ત પણ હોય તો એમાં અધિક હાનિ માત્ર કરવી, અર્થાત માત્ર અડધા ઘટાડવા, તૃતીયાંશ નહીં. જો લગ્નમાં પાપગ્રહ હોય તો એની રાશિને છોડીને માત્ર અંશાદિથી આયુર્દાયના અંશને ગુણીને ગુણનફળમાં 360 વડે ભાંગીને લબ્ધ અંશાદિને પૂર્વોક્ત અંશમાં ઘટાડવો. આ રીતે પાપગ્રહના સમસ્ત લબ્ધાંશ ઘટાડવા. જો એમાં શુભગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય તો લબ્ધાંશના અડધા ઘટાડવા જોઈએ. આ રીતે આગળ જણાવવામાં આવનારા પ્રકારે આયુર્દાર્ય સાધન યોગ્ય સ્પષ્ટ અંશ ઉપલબ્ધ થાય છે. પિંડાયુ સાધન એ ષષ્ઠાંશોને પોતપોતાના પૂર્વોક્ત ગુણક એટલે કે ઉચ્ચસ્ત વર્ષ સંખ્યા 19 વગેરેથી ગુણીને ગુણનફળીમાં 360 વડે ભાંગતા લબ્ધિ વર્ષ સંખ્યા થાય છે. શેષને 12થી ગુણીને 360 વડે ભાંગતા લબ્ધિ માસ સંખ્યા થાય છે. ફરીથી શેષને 30થી ગુણીને 360 વડે ભાંગતા લબ્ધિ દિન સંખ્યા થશે. પછી શેષને 60થી ગુણીને 360થી ભાંગતા લબ્ધિ ઘટી તથા પલાદી સ્વરૂપ થશે. ઉદાહરણ તરીકે જો લગ્ન રાશિયાદિ 3, 15, 20, 30 અને સ્પષ્ટ સૂર્ય 10, 15, 10, 20 છે તો ઉપયુક્ત પદ્ધતિ અનુસાર સૂર્યની રાશિયાદિમાં સૂર્યની ઉચ્ચ રાશિયાદિ 0-10ને ઘટાડતા 10-5, 10-20 થયું. એ 6 રાશિ કરતાં વધુ છે તેથી એને જ અંશાત્મક બનાવવાથી 305-10-20 થયું. સૂર્ય શત્રુના ઘરમાં નથી તેથી એમાં સંસ્કાર વિશેષ નહીં કરીને એ જ અંશાદિને સૂર્યના ઉચ્ચ સ્થાનીય એ આયુષ્યમાન 19 વડે ગુણતા ગુણનફળ 5,798, 16-20ને 360 વડે ભાંગવાથી લબ્ધ વર્ષ 16 થયા. બાકી 38, 16, 20 ને 12 વડે ગુણીને ગુણનફળ 459, 16, 0 ને 360ને ભાંગતા લબ્ધ માસ 1 થયો. બાકી 99, 16 ને 30 વડે ગુણતા ગુણનફળ 2,976 ને 360 વડે ભાંગતા લબ્ધ દિવસ 8 થયા. બાકી 96 ને 60 વડે ગુણીને ગુણનફળ 5,760 ને 360 વડે ભાંગતા લબ્ધિ ઘટી સોળસ થઈ શેષ શૂન્ય રહ્યું. આ રીતે સૂર્યથી આયુષ્માન વરસાદી 16/1/8/16 શૂન્ય થયું. આ જ રીતે બધા ગ્રહોનું આયુષ સાધન કરી લેવું જોઈએ. અહીં ગ્રહોનું ઉચ્ચ બોધક ચક્ર આપેલું છે, જેમાં ગ્રહ એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ઉચ્ચ રાશિમાં 0, ચંદ્ર 1, 9, 5, 3, 11, 6 ઉચ્ચ અંશમાં 10, 3, 28, 15, 5, 27, 20 નીચ રાશિમાં 6, 7, 3, 11, 9, 5, 0 નીચ અંશમાં 10, 3, 28, 15, 5, 27, 20 આયુપિંડમાં 19, 25, 15, 12, 15, 21, 20 હવે લગ્નાયુ સાધન. લગ્નની રાશિઓ સિવાય અંશાદીને કળા બનાવીને 200થી ભાંગતા લબ્ધિ વર્ષ સંખ્યા થશે. શેષને 12થી ગુણીને 200થી ભાંગતા લબ્ધિ માસ સંખ્યા થશે. ફરીથી પૂર્વ 30 વગેરેથી ગુણીને હરથી ભાંગતા લબ્ધિ દિવસ વગેરેની સૂચક થશે. લગ્નાયુ સાધન. લગ્નની રાશિને છોડીને અંશાદી 15, 20, 30ને કલાત્મક બનાવવાથી 920-30 થયું. એને 200 વડે ભાગતા લબ્ધ વર્ષ 4 થયા. બાકી 120-30ને 12 વડે ગુણતા ગુણનફળ 1444 શૂન્યને 200 વડે ભાંગવાથી લબ્ધ માસ 7 થયા. બાકી 46ને 30 વડે ગુણીને ગુણનફળ 1380ને 200 વડે ભાગતા લબ્ધ દિવસ 6 થયા. બાકી 180ને 60 વડે ગુણતા ગુણનફળ 10800ને 200 વડે ભાંગવાથી લબ્ધિ 54 ઘટી થઈ. આ રીતે લગ્નાયુમાન વરસાદી 4, 7, 6, 54 શૂન્ય થયું. હવે અંશાયુર્દાય સાધન જેને આપણે આગળના ભાગમાં લઈશું.